શ્રીમદ દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 23. હરિશ્ચંદ્ર ચાંડાળને ત્યાં વેચાઈને વિશ્વામિત્રની દક્ષિણા ચૂકવી અને ચાંડાળની આજ્ઞા પ્રમાણે સ્મશાન ઘાટનું કામ સંભાળ્યું. વ્યાસજી કહે છે, રાજન, હરિશ્ચંદ્રને આવા દયાહીન શબ્દો કહીને ક્રોધી વિશ્વામિત્રે ત્યાં જે ધન હતું એ લઈ લીધું અને ત્યાંથી ચાલ્યા ગયા. વિશ્વામિત્રના ગયા પછી રાજા અત્યંત દુઃખી થયા. તેઓ નિશાસો નાખતા નીચું માથું કરીને વારંવાર કહેવા લાગ્યા, હું ધનથી વેચાઈ જનારો થઈ ગયો હોય, પ્રેત બની ગયો છું. જેના માટે હું ઉપયોગી હોઉં તે મારી પાસે આવીને અત્યારે જ દિવસના ચોથા પહોરમાં જ વાત કરે તે દરમિયાન ધર્મ ચાંડાળનું રૂપ લઈને ત્યાં આવ્યું. તે ચાંડાળના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી. તેના દાંત બહુ મોટા હતા, દાઢી મૂછ ખૂબ વધી ગયા હતા, છાતી ભયંકર હતી. તે રંગે કાળો અને અત્યંત નિર્દય દેખાતો હતો. મોટું પેટ હતું, શરીર સ્થૂળ હતું. હાથમાં એક જૂની લાકડી હતી. તેણે ગળામાં ખોપરીઓની માળા પહેરી હતી. ચાંડાળે કહ્યું, હું તને દાસ તરીકે રાખવા ઈચ્છું છું. મારે એક નોકરની ખાસ જરૂર છે. જણાવો તમારી કિંમત કેટલી છે? વ્યાસજી કહે છે, રાજન, આ ચાંડાળનો વેશ અતિ ભયંકર હતો. તેની રગે રગમાં નિર્દયતા ભરેલી હતી. આવા દુરાચારી ચાંડાળને વાત કરતો જોઈને મહારાજ હરિશ્ચંદ્રે એને પૂછ્યું, તમે કોણ છો? ચાંડાળ બોલ્યો, રાજેન્દ્ર, હું એક ચાંડાળ છું. મારું નામ પ્રવીર છે. તમારે મારી આજ્ઞા મેળવીને સ્મશાનમાં રહીને મૃત શરીર પરના કફન લેવાનું કામ કરવાનું છે. આ પ્રમાણે ચાંડાળે જ્યારે રાજા હરિશ્ચંદ્રને કહ્યું ત્યારે તેમણે ચાંડાળને કહ્યું, મારો તો એવો વિચાર છે કે કોઈ બ્રાહ્મણ અથવા ક્ષત્રિયનો દાસ બનું. વ્યાસજી કહે છે, મહારાજ, હરિશ્ચંદ્ર ચાંડાળ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તપસ્વી વિશ્વામિત્ર ત્યાં આવી પહોંચ્યા. તેમની આંખો ક્રોધથી ભરેલી હતી. તેમણે રાજાને નિર્દયતાથી કહ્યું, આ ચાંડાળ તમારી ઈચ્છા પ્રમાણે ધન આપવા તૈયાર છે, તો પછી તમે તેની પાસેથી ધન લઈને મને કેમ નથી આપતા? રાજાએ કહ્યું, ભગવાન, કૌશિક, હું સૂર્યવંશનો હોવાથી ધનના લોભમાં આવીને ચાંડાળનું દાસત્વ કઈ રીતે કરું? વિશ્વામિત્ર બોલ્યા, જો તમે ચાંડાળને વેચાઈને તે ધન મને નહીં આપો તો હું તમને હમણાં શ્રાપ આપીશ. ચાંડાળ અથવા બ્રાહ્મણ ગમે તેની પાસેથી લઈને તમે મારી દક્ષિણાની રકમ હમણાં જ આપી દો. અત્યારે આ ચાંડાળ સિવાય બીજો કોઈ વ્યક્તિ તમને ધન આપી શકે એમ નથી, અને ધન લીધા વિના હું જવાનો નથી એ નક્કી છે. રાજેન્દ્ર, જો તમે અત્યારે મારી દક્ષિણા નહીં આપો તો આજના દિવસના ચોથા પહોરની અડધી ઘડી વીતી ગયા પછી હું શ્રાપરૂપી અગ્નિથી તમને ભસ્મ કરી નાખીશ. વ્યાસજી કહે છે, રાજન, તે વખતે મહારાજ હરિશ્ચંદ્ર મૂળદાની જેમ બેહોશ થઈ ગયા. તેમની ધીરજ ખૂટી ગઈ હતી. પ્રસન્ન થાઓ એમ કહીને તેમણે વિશ્વામિત્રજીના બંને પગ પકડી લીધા. હરિશ્ચંદ્રે કહ્યું, બ્રહ્મર્ષિ, હું આપનો અત્યંત દુઃખી સેવક છું. મારી સ્થિતિ અત્યંત દયાજનક છે, તેમાંય હું આપનો ભક્ત છું. ચાંડાળના આધીન રહેવું મારા માટે અતિ દુઃખદ છે, તેથી મારા પર કૃપા કરો. આપની બાકીની દક્ષિણા આપવા માટે હું આપનો દાસ થઈને આપનું સેવા કાર્ય કરીશ. મુનિવર, આપનો જ સેવક થઈને રહીશ અને આપની ઈચ્છા પ્રમાણે હું આપનું કાર્ય કરીશ. વિશ્વામિત્રજી બોલ્યા, મહારાજ, બહુ સરસ એવું જ થશે. તમે મારા સેવક બની જાઓ. પરંતુ રાજન, શરત એ છે કે તમારે હંમેશા મારી આજ્ઞાનું નિર્વિરોધ પાલન કરવું પડશે. વ્યાસજી કહે છે, રાજન, વિશ્વામિત્રજીના પ્રમાણે કહેવાથી રાજા હરિશ્ચંદ્રના મુખ પરથી ઉદાસીનતા ચાલી ગઈ. તેઓ પ્રસન્ન થઈ ગયા. તેમણે માન્યું મારો પુનર્જન્મ થયો. તેમણે વિશ્વામિત્રજીને કહ્યું, પવિત્ર અંતઃકરણવાળા બ્રાહ્મણ શ્રેષ્ઠ, હું આપની આજ્ઞાનું હંમેશા પાલન કરીશ, તેમાં કોઈ શંકા નથી. આજ્ઞા આપો, આપનું શું કાર્ય કરવું? વિશ્વામિત્રજીએ કહ્યું, ચાંડાળ, અહીં આવ. તું મારા નોકરની શી કિંમત આપીશ? કિંમત લઈને આને હું તને આપી દઉં છું, તું રાખી લે, કારણ કે મારે સેવકની જરૂર નથી, મારે તો ધન જોઈએ છે. વ્યાસજી કહે છે, રાજન, જ્યારે વિશ્વામિત્રજી આ પ્રમાણે કહ્યું ત્યારે ચાંડાળના મનમાં હર્ષ થયો. તેણે તરત નજીક આવીને મુનિને કહ્યું. ચાંડાળ બોલ્યો, પ્રયાગની સીમા 10 યોજન વિસ્તારમાં છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તે ભૂમિને રત્નમય કરીને હું તમને આપીશ. આપે આને વેચીને મારું મહાન દુઃખ દૂર કર્યું છે. વ્યાસજી કહે છે, રાજન, ત્યાર પછી ચાંડાળે સોનું, મણી અને મોતી જડેલા 1000 રત્નો વિશ્વામિત્રજીને આપ્યા. તે વિશ્વામિત્રજીએ સ્વીકારી લીધા. હરિશ્ચંદ્ર રાજાના મુખ પર સહેજ પણ ઉદાસીનતા ન આવી. તેમણે સ્વસ્થ થઈને વિચાર્યું કે વિશ્વામિત્ર મારા માલિક છે, તેમની ઈચ્છા હોય તે કરી શકે છે. હવે મારે તો એ જ કરવાનું છે જે કરવાની તેઓ આજ્ઞા આપે. બરાબર તે જ સમયે આકાશવાણી થઈ, મહારાજ, તમે દક્ષિણા આપીને ઋણમુક્ત થયા છો. પછી રાજાના મસ્તક પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. ઇન્દ્ર સહિત બધા જ શક્તિશાળી દેવતાઓ હરિશ્ચંદ્ર રાજાને ધન્યવાદ આપવા લાગ્યા. અત્યંત આનંદ સાથે હરિશ્ચંદ્રજીએ વિશ્વામિત્રજીને કહ્યું. રાજા બોલ્યા, મહાબુદ્ધિમાન, મારા માતા પિતા અને બંધુ આપ જ છો, કારણ કે શણવારમાં આપે મારા ઋણરૂપી બંધનને કાપી નાખ્યું. આપની કૃપાથી હવે હું ઋણમુક્ત થઈ ગયો. હે મહાબાહુ, આપની સેવા મારા માટે કલ્યાણનું સાધન છે. કહો હવે હું આપનું શું કામ કરું? આ પ્રમાણે હરિશ્ચંદ્રજીના કહેવાથી વિશ્વામિત્રજી બોલ્યા. વિશ્વામિત્રજીએ કહ્યું, રાજન, આજથી આ ચાંડાળની સેવા કરવી એ તમારું કર્તવ્ય છે, તમારું કલ્યાણ થાઓ. આમ કહીને વિશ્વામિત્રજી ધન લઈને ત્યાંથી ચાલ્યા ગયા. અધ્યાય 23 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.